શ્રીમદ દેવી ભાગવત સ્કંદ સાતમો અધ્યાય 6-7 ચવનને નેત્રવાળા અને યુવાન જોઈને સરિયાતીને શંકા. શંકાનું સમાધાન સરિયાતી દ્વારા યજ્ઞનું અનુષ્ઠાન અને તેમાં ચવનની કૃપાથી અશ્વિની કુમારોને સોમરસનો અધિકાર પ્રાપ્ત થયો. રૈવત રાજાનું બ્રહ્મલોકમાં જવું. જન્મ જે રાજાએ પૂછ્યું મહાત્મા ચવન મુનિએ દેવોના વૈદ્ય અશ્વિની કુમારોને કઈ રીતે સોમરસ પીવાનો અધિકાર આપ્યો, તેમનું વચન કઈ રીતે સત્ય થયું, દેવરાજ ઇન્દ્ર સામે મનુષ્યનું શું ગજ્યું, ઇન્દ્રે જેમને સોમરસ પીવામાંથી અનધિકારી બનાવી દીધા હતા તે વૈદ્યોને પાછો અધિકાર અપાવવામાં ચવન મુનિ કઈ રીતે સફળ થયા. હે પ્રભુ, આશ્ચર્યજનક પ્રસંગનું વિસ્તારથી વર્ણન કરવા કૃપા કરો. વ્યાસજી કહે છે, સરિયાતી રાજાએ જ્યારે પૃથ્વી પર યજ્ઞ કર્યો ત્યારે ચવન મુનિ તેમાં પધાર્યા હતા. તે પ્રસંગની પૂરી કથા કહું છું, સાંભળો. ચવન મુનિ દેવતાઓ જેવા જ તેજસ્વી હતા. સુંદર સુકન્યાને પ્રાપ્ત કરીને તેઓ અત્યંત પ્રસન્ન હતા. તેઓ સુકન્યા સાથે કોઈ દેવતા દેવકન્યા સાથે રહે તે રીતે રહેતા હતા. એક સમયની વાત છે, રાજા સરિયાતીના પત્ની પોતાની પુત્રીના સંબંધે ખૂબ ચિંતા કરવા લાગ્યા. રડતા ધ્રુજતા તેમણે તેમના પતિને કહ્યું, રાજન, આપે એક આંધળા મુનિને કન્યા આપી દીધી હતી, તે અત્યારે જંગલમાં જીવે છે કે મરી ગઈ તે આપણે જાણતા નથી, આપે તેની ખબર રાખવી જોઈએ. નાથ, આપ એકવાર સુકન્યાને મળવા માટે ચવન મુનિના આશ્રમ પર જાઓ, જુઓ તો ખરા તે અયોગ્ય પતિ સાથે કઈ રીતે જીવન વિતાવી રહી છે. રાજર્ષિ, પુત્રીના દુઃખથી મારા હૃદયમાં અગ્નિ સળગી રહ્યો છે. તપથી દુર્બળ શરીરવાળી મારી તે વિશાળ નેત્રોવાળી કન્યાને એકવાર મારી પાસે લઈ આવવાની કૃપા કરો. નેત્રહીન પતિ મળવાથી તેને અનેક કષ્ટો ભોગવવા પડતા હશે. તે વૃક્ષોની છાલ પહેરતી હશે. તે દુર્બળ થઈ ગયેલ મારી પુત્રીને હું જોવા ઈચ્છું છું. સરિયાતી રાજાએ કહ્યું, વિશાળ નેત્રોવાળી, હું હમણાં જ આપણી પ્રિય પુત્રી સુકન્યાને જોવા માટે ઉત્તમ તપસ્વી ચવન મુનિના આશ્રમ પર જાઉં છું. વ્યાસજી કહે છે, શોકથી ખૂબ ગભરાયેલા પત્નીને આ પ્રમાણે કહીને સરિયાતી રાજા રાણીને સાથે લઈને તરત રથ પર બેઠા અને મુનિના આશ્રમ તરફ ચાલ્યા. આશ્રમની નજીક પહોંચ્યા ત્યારે તેમને આશ્રમમાં એક યુવાન મુનિ દેખાયા. તે દેવકુમાર જેવા લાગતા હતા. દેવતાના આકારમાં ચવન મુનિને જોઈને રાજા સરિયાતી અત્યંત આશ્ચર્યમાં પડી ગયા. તેમણે વિચાર્યું, મારી પુત્રી આ લોકમાં નિંદાપાત્ર કાર્ય તો નથી કરી નાખ્યું. ચવન મુનિ તો વૃદ્ધ હતા, સંભવ છે તેઓ મરી ગયા હોય અને સુકન્યાએ કોઈ બીજો પતિ કરી લીધો હોય. ખરેખર કોઈ ગમે તેઓ શાંત હોય અથવા નિર્ધન હોય, પરંતુ કામની પીડાથી નિંદિત કાર્ય કરી જ બેસે છે. આ કામદેવ અત્યંત દુર્જય છે, યુવાનીમાં તો તેનો પ્રભાવ અત્યંત તીવ્ર હોય છે. પવિત્ર મનુવંશમાં મારી પુત્રીએ ક્યારેય ન ભૂસાનારું કલંક લગાડી દીધું. જેની આવી નીચ કર્મ કરનાર પુત્રી હોય તે પુરુષને ધિક્કાર છે. મેં પણ સ્વાર્થવશ આ તદ્દન અનુચિત કાર્ય કર્યું છે, કારણ કે મેં જાણી બુજીને આંધળા વૃદ્ધ મુનિને કન્યા આપી દીધી. પિતાએ સારી રીતે સમજી વિચારીને યોગ્ય વર સાથે પોતાની પુત્રીનું લગ્ન કરવું જોઈએ, પરંતુ મેં જે કર્મ કર્યું તેવું જ ફળ મારી સામે આવીને ઊભું રહ્યું. અત્યારે જો હું આ નીચ કર્મ કરવાવાળી કન્યાને મારી નાખું તો ક્યારેય નાશ ન થનારું સ્ત્રી હત્યાનું પાપ મને લાગશે. ખાસ કરીને આ મારી પુત્રી પણ છે. આ પરમ પવિત્ર મનુવંશને મેં કલંક લગાડ્યું, જગતમાં મારી ઘોર નિંદા થશે, શું કરું. કંઈ સમજાતું નથી. આ પ્રમાણે સરિયાતી રાજા ચિંતાના અથાહ સાગરમાં ડૂબી રહ્યા હતા ત્યારે સુયોગ વશ સુકન્યાએ તેમને જોયા. તેણે જોયું પિતાશ્રી અત્યંત દુઃખી છે. પછી તો મહારાજ સરિયાતીની આ દશા જોઈને સુકન્યા તરત તેમની પાસે આવી અને આદર સાથે તેમને પૂછવા લાગી, પિતાશ્રી, મને લાગે છે કે કમળ જેવી આંખોવાળા નવયુવાન મુનિને જોઈને આપના મનમાં કંઈક અશુભ વિચાર ઉત્પન્ન થઈ રહ્યો છે. આપની આંખો ચિંતાથી ગભરાયેલી દેખાય છે. મનુવંશની કીર્તિને ઉજ્જવળ કરનાર રાજેન્દ્ર આપ શ્રેષ્ઠ પુરુષ છો. આવો, મારા પતિદેવને પ્રણામ કરો. અત્યારે દુઃખી થવાનું કોઈ કારણ નથી. વ્યાસજી કહે છે, પોતાની પુત્રી સુકન્યાની વાત સાંભળીને દુઃખ અને શોકથી સંતપ્ત થઈ ગયેલા સરિયાતી રાજા સામે ઉભેલી સુકન્યાને કહેવા લાગ્યા. રાજાએ કહ્યું, પુત્રી, પેલા પરમ તપસ્વી વૃદ્ધ ચ્યવન મુનિ ક્યાં ગયા? આ મધથી ભરેલો નવયુવાન પુરુષ કોણ છે? આજ મારી શંકાનું કારણ છે. દુરાચારમાં રત રહેનારી પાપીણી તે શું મુનિને મારી નાખ્યા? કુલનાશીની શું કામાદ થઈને તું આ નવયુવાન પુરુષની દાસી બની ગઈ? આશ્રમમાં બેઠેલા પુરુષને જોવો એ જ મારી ચિંતાનું વિશેષ કારણ છે. તે આ કેવું નીચ કર્મ કરી નાખ્યું! દુષ્ચરિત્ર સ્ત્રીઓ જ આવો વ્યવહાર કરી શકે છે. દુરાચાર સાથે પ્રેમ રાખનાર પુત્રી, અત્યારે તારા કારણે જ હું શોકના સમુદ્રમાં ડૂબી ગયો છું. કારણ કે તારી પાસે આ એક નવયુવાન પુરુષ જોવા મળે છે અને પેલા તપસ્વી વૃદ્ધ મુનિ દેખાતા નથી. પોતાના પિતા સરિયાતીની વાત સાંભળીને સુકન્યાનું મોઢું હાસ્યથી છલકાઈ ગયું. પિતાશ્રીને સાથે લઈને તરત ચ્યવન મુનિ પાસે ગઈ અને આદર સાથે રાજાને કહેવા લાગી, પિતાશ્રી, આપના જમાએ ચ્યવન મુનિ આજ છે. અશ્વિની કુમારોની કૃપાથી આ મુનિને આવી સુંદર કાંતિ પ્રાપ્ત થઈ છે. તેમણે જ આ મુનિને કમળ જેવી આંખો આપી છે. બંને અશ્વિની કુમાર પોતે અહીં આશ્રમમાં પધાર્યા હતા. તેમણે જ દયાળુતાવશ આ મુનિને આવા સુંદર બનાવી દીધા છે. પિતાશ્રી, હું આપની પુત્રી છું. રાજન, મારા પતિદેવનું રૂપ જોઈને મોહવશ આપને અત્યારે જેવો વિચાર આવે છે તેવું નિંદિત કર્મ મારા દ્વારા થવું અસંભવ છે. રાજન, ભૃગુવંશીને દીપાવનારા આ ચ્યવન મુનિને આપ પ્રણામ કરો. પિતાશ્રી, આપ તેમને બધી વાતો પૂછી લો, તેઓ બધી વાત તમને વિસ્તારથી કહેશે, ત્યારે આપની શંકા દૂર થઈ જશે. પુત્રી સુકન્યાની વાત સાંભળીને સરિયાતી રાજા તુરંત મુનિ પાસે ગયા, તેમના ચરણોમાં પ્રણામ કર્યા. ત્યાર પછી આદર સાથે તેમને પૂછ્યું. રાજાએ કહ્યું, ભૃગુકુળ ભૂષણ મુનિ, આપ કહેવાની કૃપા કરો કે આપની આંખો કઈ રીતે સારી થઈ અને આપની વૃદ્ધાવસ્થા કઈ રીતે ચાલી ગઈ. બ્રહ્મન, આપના આવા અતિ સુંદર રૂપને જોઈને મને ભારે સંદેહ ઉત્પન્ન થઈ રહ્યો છે. આપ વિસ્તારથી આ રહસ્યને ખુલ્લું કરવાની કૃપા કરો, જે સાંભળીને મને શાંતિ મળે. ચ્યવન બોલ્યા, રાજેન્દ્ર, અશ્વિની કુમાર દેવતાઓના વૈદ્ય છે. તે અહીં આવ્યા હતા, તેમણે જ કૃપા કરીને મારા પર આ ઉપકાર કર્યો છે. તે ઉપકારના બદલામાં મેં તેમને વરદાન આપ્યું છે કે આપ બંને સજ્જનોને સરિયાતી રાજાના યજ્ઞમાં સોમરસ પીવાના અધિકારી બનાવી દઈશ. મહારાજ, આ પ્રમાણે દેવતાઓના વૈદ્યો દ્વારા મને યુવાવસ્થા અને નિર્મળ આંખો પ્રાપ્ત થઈ છે. આપ શાંતિથી પવિત્ર આસન પર બિરાજો. ચ્યવન મુનિના પ્રમાણે કહેવાથી સરિયાતી રાજા સુખેથી આસન પર બેસી ગયા. તેમની પાસે રાણી પણ બેસી ગયા. મહાત્મા ચ્યવનજી સાથે કલ્યાણકારી વાતચીત થવા લાગી. તેમણે વિસ્તારથી આદિથી અંત સુધીની બધી હકીકત રાજાને કહી સંભળાવી. ત્યાર પછી મુનિવર ચ્યવનજી સાંત્વના આપતા સરિયાતી રાજાને કહ્યું, महाराज हूँ आपने त्या यज्ञ करावीश, आप सामग्री तैयार कराओ, मारा प्रयास थी आप लोग अश्विनी कुमारो सोमरास नु पान करी सकशो। आ प्रमाण नी प्रतिज्ञा हूँ अश्विनी कुमारो सामे करी चुक्यो छु। हे राजर्षि, आपना ते महान यज्ञ में मारी प्रतिज्ञा पूरी थशे। राजेंद्र, आपना सोममय यज्ञ में जो इंद्र क्रोधित थशे तो हूँ तेमने मारा तपना तेज थी शांत करी देश। पछी अश्विनी कुमारो सरलता थी सोमरस नु पान करी सकशे। व्यास जी जन्मे जी राजा ने कहे छे, महाराज ते वखते च्यवन मुनि नी वात सांभळीने सरियाती राजा खूब प्रसन्न थया। तेमणे मुनि नो आदर साथे सत्कार कर्यो। च्यवन जी नु सन्मान करीने राजा राणी साथे खूब हर्षित थई पोताना नगर मां गया। मुनि नी वात मिथ्या थई शकती नथी आवी चर्चा रस्ता मां राजा राणी वच्चे थती रही। त्यार पछी सरियाती राजाए शुभ मुहूर्त में एक उत्तम यज्ञशाला निर्माण कराव्यू। वशिष्ठ जी वगैरह मुख्य मुनिओ ते यज्ञ माटे आमंत्रित करवामां आव्या। बधी व्यवस्था पूरी थई गया पछी भृगुवंशी च्यवन मुनिए सरियाती राजा द्वारा यज्ञ कार्यनो आरंभ कर्यो। ते महायज्ञ में इंद्र वगैरह बधा देवताओ आव्या हता। सोमरस पीवानी इच्छा थी अश्विनी कुमारो पण त्यां आवी गया। अश्विनी कुमारो ने जोईने त्यां उपस्थित इंद्रना मनमां शंका उभी थई। ते बधा देवताओने पूछवा लाग्या, आ अश्विनी कुमारो अहीं केम आव्या छे? आ तो वैद्य छे, तेथी सोमरस पीवानो तेमने अधिकार नथी, तेमने अहीं कोणे बोलाव्या? सरियाती राजाना महान यज्ञमां इंद्र द्वारा आ प्रमाणे पूछवा छतां कोई देवताओए कशो उत्तर न आप्यो। त्यार पछी जारे मुनिवर च्यवनजी अश्विनी कुमारो ने सोमरस आपवा लाग्या त्यारे इंद्रे तेमने रोकीने कह्युं, आ लोकोने सोमरस न आपो। त्यारे च्यवन मुनिए देवराज इंद्र ने कह्युं, सचिपति, आ सूर्यपुत्र सोमरसना अनधिकारी कई रीते छे ए वातने आप साची रीते सिद्ध करो, आ वर्णशंकर नथी। सूर्यना धर्मपत्नीना उदरथी तेमनो जन्म थयो छे। देवेंद्र, आ देवताओना मुख्य वैद्योमां एवो क्यो दोष छे जेना कारणे आप तेमने सोमरस माटे अयोग्य कहो छो? शक्र, आ यज्ञमां पधारेला आ बधा जे देवताओ आ वातनो निर्णय करे, हूँ आ अश्विनी कुमारोने अवश्य सोमरस पाईश, कारण के मारा द्वारा तेमने आ माटेना अधिकारी बनावी चूक्या छे। मधवन मारी ज प्रेरणाथी आ राजा यज्ञ करी रह्या छे। विभो, हूँ साचु कहू छू, अश्विनी कुमारो ने सोमरस पान करवानो अधिकार मळे ते माटे ज आ बधो प्रयास मैं कर्यो छे। मने नवयुवान बनावीने तेमणे मारा पर महान उपकार कर्यो छे। शक्र, आ उपकारना बदलामां उपकार करवो ए मारू परम कर्तव्य छे। इंद्रे कह्युं, मुनिवर, चिकित्सानो व्यवसाय करवाना कारणे देवताओए आ अश्विनी कुमारोनी घोर निंदा करी छे। आ बन्ने सोमरसना अधिकारी नथी, तेथी तेमना माटे आप तेमनो हिस्सो राखशो नहीं। च्यवनजी कहे छे, हृतघ्न, शांत रहो, अत्यारे तमारो क्रोध बिल्कुल व्यर्थ छे, कारण के आ देव पुत्र अश्विनी कुमार ने सोमरस माथी वंचित राखवा माटेनुं मने कोई कारण देखातुं नथी। राजन, आ प्रमाणे इंद्र अने च्यवन मुनिमां विवाद उठ्यो, परंतु कोई देवताओ मुनि ने काई कही शक्या नहीं। अने पछी तपस्याना बळथी अत्यंत तेजस्वी च्यवनजी सोमरसनो भाग लईने अश्विनी कुमारोने आपवा तैयार थया। व्यासजी कहे छे, राजन, च्यवन मुनि अश्विनी कुमारोने ज्यारे सोमरस आपी रह्या हता त्यारे इंद्र अत्यंत क्रोधायमान थया। તેમણે પોતાનું પરાક્રમ દેખાડતા મુનિને કહ્યું, મુનિવર, આવી મર્યાદા સ્થાપિત કરવાનું કાર્ય તમારા માટે બિલકુલ યોગ્ય નથી। મારો વિરોધ કરવા જ તમે ઈચ્છતા હો તો હું તમને એક બીજો વિશ્વરૂપ સમજીને તમારો પણ વધ કરીશ। ચ્યવનજીએ કહ્યું, મઘવન, જેમણે મને બીજા કામદેવ જેવો સુંદર બનાવી દીધો છે તેવા રૂપની સંપત્તિથી અત્યંત શોભાયમાન મહાત્મા મહાત્મા અશ્વિની કુમારોનું તમે અપમાન ન કરો. દેવેન્દ્ર, આપના સિવાય બીજા દેવતાઓને સોમરસ કઈ રીતે મળે છે? આપે ધ્યાન રાખવું જોઈએ કે અશ્વિની કુમારો પણ દેવતાઓ જ છે. ઇન્દ્રે કહ્યું, મંદ બુદ્ધિવાળા મુનિ, ચિકિત્સા કરનાર વ્યક્તિઓ કોઈ રીતે યજ્ઞ ભાગ લેવાના અધિકારી નથી ગણાતા. તમે જીદ કરીને તેમને સોમરસ આપવા જ માગતા હો તો હું હમણાં જ તમારું માથું દળથી જુદું કરી નાખું છું. વ્યાસજી કહે છે, રાજન, ચવન મુનિએ ઇન્દ્રની વાતનો અનાદર કરીને તેમને ઠપકો આપતા અશ્વિની કુમારોને યજ્ઞ ભાગ આપી દીધો. અશ્વિની કુમારો સોમરસ પીવાની ઈચ્છા ધરાવતા જ હતા. તેમણે જ્યારે સોમરસ પાત્રમાં લીધો ત્યારે ઇન્દ્રે ક્રોધ કરીને ચવન મુનિને કહ્યું, મુનિ, તમે જો આ લોકોને સોમરસ આપી દેશો તો હું તમારા પર વિશ્વરૂપની જેમ વજ્ર પ્રહાર કરીશ. ઇન્દ્રના પ્રમાણે કહેવાથી તપના અભિમાની ચવનજી પણ ક્રોધિત થયા અને તેમણે વિધિપૂર્વક સોમરસ અશ્વિની કુમારોને આપી દીધો. ત્યારે ક્રોધાવેશમાં આવીને ઇન્દ્રે પણ કરોડો સૂર્ય જેવા તેજસ્વી વજ્રનો બધા દેવતાઓની સમક્ષ ચવન મુનિ પર પ્રહાર કર્યો. ઇન્દ્રના અપાર તેજસ્વી વજ્રને તેમના તરફ આવતું જોઈને ચવનજીએ તપોબળથી તે વજ્રને રોકી દીધું અને મહાતેજસ્વી મુનિવરે કૃત્યા ઉત્પન્ન કરીને તેના દ્વારા ઇન્દ્રને મરાવી નાખવા માટે અગ્નિમાં મંત્રોચ્ચાર સાથે આહુતિ આપવા લાગી. તેમના તપોબળથી આહુતિ અપાતા જ કૃત્યા ઉત્પન્ન થઈ ગઈ. તેનો ભયંકર બળવાન પુરુષના રૂપમાં આવિર્ભાવ થયો. તે મહાન દૈત્યના શરીરની આકૃતિ અત્યંત વિશાળ હતી. તેનું નામ મદ હતું. તેનું રૂપ અત્યંત ભયંકર હતું. બધા દેવતાઓ તેને જોઈને ગભરાઈ ગયા. પર્વત જેવું તેનું શરીર હતું. દાંત તીક્ષ્ણ હતા. તેના ચાર દાંત તો ખૂબ જ લાંબા હતા. એ ચાર સિવાય બીજા જે દાંત હતા તે પણ ઘણા લાંબા હતા. તેની વિશાળ લાંબી ભુજાઓ હતી. અત્યંત ભયાનક તેની જીભ આકાશ અને પાતાળને ચાટી રહી હતી. તેની ગરદન અત્યંત મોટી અને ભયંકર હતી. નખ વાઘ જેવા હતા. માથાના વાળ પણ વિચિત્ર હતા. તેનો રંગ કાજળ જેવો કાળો હતો. મોઢું પણ ભયંકર હતું. તેની આંખો અત્યંત ભયંકર અને દાવાનળ જેવી હતી. તેનો એક ઓઠ પૃથ્વી પર અને બીજો આકાશમાં પહોંચ્યો હતો. તેને જોઈને બધા દેવતાઓ ગભરાઈ ગયા. ઇન્દ્ર પણ ગભરાઈ ગયા. યુદ્ધ કરવાની વાત તો ભૂલાય જ ગઈ. તે દૈત્ય ઇન્દ્રના વજ્રને મોઢામાં લઈને આકાશને આંબતો ઊભો રહ્યો. જાણે ત્રિલોકને ગળી જશે એવું લાગતું હતું. તે ઇન્દ્રને ગળી જવા તેમની સામે દોડ્યો. હાય હાય, અમે મરી ગયા એમ કહીને દેવતાઓ બૂમો પાડવા લાગ્યા. ઇન્દ્રે તે દૈત્ય પર વજ્ર છોડવા ઈચ્છતા હતા, પરંતુ તેમના હાથ ઉપડી શક્યા નહીં. તેથી તે કંઈ કરી શક્યા નહીં. હવે વજ્રધારી ઇન્દ્રે આ સમસ્યાને ઉકેલવામાં કુશળ એવા દેવગુરુ બૃહસ્પતિનું મનમાં સ્મરણ કર્યું. સ્મરણ કરતા જ બૃહસ્પતિજી ત્યાં આવી ગયા. તેમણે જોયું કે મહાઆપત્તિમાં પડેલા ઇન્દ્ર દયાજનક સ્થિતિમાં મુકાઈ ગયા છે. હવે મારે શું કરવું? એવો મનમાં વિચાર કરીને તેમણે ઇન્દ્રને કહ્યું, વાસવ, મદ નામનો આ મહાબળવાન દાનવ મંત્રોથી કે વજ્રથી મરાવો સંભવ નથી. કારણ કે ચવન મુનિની તપસ્યાના પ્રભાવથી આ યજ્ઞ વેદીમાંથી ઉત્પન્ન થયો છે. દેવેશ, આ શત્રુ મારા તમારા કે દેવતાઓથી રોકાશે નહીં. તેથી તમે મહાત્મા ચવનની શરણમાં જાઓ તો અવશ્ય તેમની કૃત્યાને રોકી લેશે. ભગવતી જગદંબાના ભક્તના ક્રોધને વિફળ વ્યર્થ કરવાનું સામર્થ્ય કોઈનામાં નથી. વ્યાસજી કહે, રાજન, આ પ્રમાણે બૃહસ્પતિજીના કહેવાથી ભયભીત થયેલા ઇન્દ્ર ચવન મુનિ પાસે ગયા અને નમ્રતાપૂર્વક માથું નમાવીને પ્રણામ કર્યા અને કહ્યું, મુનિવર, ક્ષમા કરો અને આ ભયાનક દૈત્યને શાંત કરો. હે સર્વજ્ઞ, आप प्रसन्न थाओ, हूँ आपनी आज्ञा मानवा तैयार छु। भार्गव, आज थी अश्विनी कुमारो सोमरस पीवाना अधिकारी गणाशे। ब्राह्मण देवता, आप प्रसन्न थाओ, हूँ आपने सत्य कही रही छु। हे तपोधन, आपे अश्विनी कुमारों ने सोमरसना अधिकारी बनावा माटे जे परिश्रम कर्यो छे ते सफल थई गयो। हे धर्मग्न, हूँ जाणु छु आप कोई कार्य निष्प्रयोजन कारण विना नहीं करो। हवे आ अश्विनी कुमारो आपनी कृपाथी हमेशा यज्ञमां सोमरसनुं पान करशे, साथे साथे सरियाती राजानी कीर्ति पण जगतमां फैलाशे। मुनिवर, મેં જે પગલું ભર્યું હતું તે આપની શક્તિનો માપ કાઢવાના હેતુ માટે જ હતું, એવું નક્કી માનો। હે બ્રહ્મન, આપ મારા હિતે છો, હોય આ મદ નામના દાનવને તરત અદૃશ્ય કરી દો, બધા જ દેવતાઓનું હિત આપના હાથમાં છે। ઇન્દ્ર દ્વારા આ પ્રમાણે પ્રાર્થના કરવાથી પરમાર્થના પ્રણેતા ચવન મુનિએ વિરોધને કારણે ઉત્પન્ન થયેલા ક્રોધને શાંત કર્યો અને ગભરાયેલા દેવરાજ ઇન્દ્રને આશ્વાસન આપીને મદ માટે સ્ત્રી મદિરાપાન જુગાર અને હિંસા એમ સ્થાનોમાં રહેવાની વ્યવસ્થા કરી આપી। ભયથી ખૂબ ગભરાઈ ગયેલા ઇન્દ્રને આશ્વાસન આપીને બધા દેવતાઓને યજ્ઞ કાર્યમાં સંલગ્ન કરી જીવન મુનિએ સરિયાતી રાજાનો યજ્ઞ પૂરો કર્યો। યજ્ઞ સંપન્ન થઈ ગયા પછી તેમાં જે સંસ્કૃત સોમરસ હતો તે મહાન ધર્માત્મા શ્રી ચવન મુનિએ પહેલા મહાત્મા ઇન્દ્રને આપ્યો, ત્યાર પછી અશ્વિની કુમારોને પીવાની આજ્ઞા આપી। રાજન, આ પ્રમાણે ચવન મુનિની તપસ્યાના પ્રભાવથી સૂર્યપુત્ર અશ્વિની કુમારો વિધિવત સોમરસના અધિકારી બન્યા। યજ્ઞ સ્તંભથી સુશોભિત તે સરોવર પણ ત્યારથી પ્રસિદ્ધ થઈ ગયું। મુનિના આશ્રમની સુવાસ સમસ્ત ભૂમંડળમાં ફેલાઈ ગઈ। આ કાર્યથી સરિયાતી રાજા પણ અતિ પ્રસન્ન થયા। યજ્ઞની પૂર્ણાહુતિ પછી તેમણે તેમના મંત્રીઓ સાથે નગર યાત્રા કરી। તે પછી ધર્માત્મા રાજાએ પોતાની રાજધાનીમાં જઈ રાજ્યનો કાર્યભાર સંભાળી લીધો। તેમના અનર્થ નામના પુત્ર થયા અને અનર્થના રૈવત થયા। શત્રુઓને પરાસ્ત કરનાર રૈવત રાજાએ સમુદ્રની વચ્ચે કુશસ્થલી એટલે દ્વારકા નામનું નગર વસાવ્યું અને ત્યાં રહીને તેઓ અનર્થ ઓખામંડળ વગેરે દેશો પર રાજ્ય કરતા રહ્યા। તેમના 100 પુત્રો થયા। સૌથી મોટા પુત્રનું નામ કુકુદમી હતું। તેમને રેવતી નામની એક પુત્રી હતી। તે અતિ સુંદર અને શુભ લક્ષણો વાળી હતી। જ્યારે તે લગ્ન કરવા યોગ્ય થઈ ત્યારે મહારાજ રેવત કોઈ કુળવાન રાજકુમારની શોધ કરવા લાગ્યા। તે સમયે રૈવત રાજા અનર્થ દેશમાં રૈવત નામના પર્વત પર રહીને રાજ્ય કરતા હતા। તેમણે મનમાં વિચાર કર્યો, આ કન્યા ક્યાં યોગ્ય રાજકુમારને આપું, આ બાબતમાં બ્રહ્માજીને પૂછવાનું તેમને યોગ્ય લાગ્યું। આ પ્રમાણે વિચાર કરીને રૈવત રાજા તેમની કન્યા રૈવતીને સાથે લઈને બ્રહ્મલોકમાં બ્રહ્માજી પાસે ગયા। તે વખતે બ્રહ્મલોકમાં દેવતાઓ યજ્ઞ છંદ પર્વત સમુદ્ર અને નદીઓ દિવ્ય રૂપ ધારણ કરીને ત્યાં બેઠા હતા। ઋષિઓ સિદ્ધો ગંધર્વો પન્નગ અને ચારણ વગેરે હાથ જોડીને બ્રહ્માજીની સ્તુતિ કરી રહ્યા હતા। અધ્યાય 6-7 સમાપ્ત। બોલો શ્રી અંબે માત કી જય।